શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંદ 29મો અધ્યાય. ભક્તિનો મર્મ અને કાળનો મહિમા. દેવહૂતિએ પૂછ્યું, હે પ્રભુ, પ્રકૃતિ, પુરુષ અને મહત્તત્વ વગેરેના જે લક્ષણો સાંખ્યશાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે તથા જેમના થકી તેમના વાસ્તવિક સ્વરૂપો અલગ અલગ જાણવામાં આવે છે અને ભક્તિ યોગને જ જેનું પ્રયોજન કહેવામાં આવ્યું છે તે તમે મને બતાવ્યા. હવે કૃપા કરીને મને ભક્તિ યોગનો માર્ગ વિસ્તારપૂર્વક બતાવો. આ સિવાય જીવોની જન્મ મરણ રૂપી અનેક પ્રકારની ગતિઓનું પણ વર્ણન કરો, જેમને સાંભળવાથી જીવને બધા પ્રકારની વસ્તુઓમાંથી વૈરાગ્ય થાય છે, જેના ભયથી મનુષ્યો શુભ કર્મોમાં પ્રવૃત્ત થાય છે અને જે બ્રહ્મા વગેરેનું શાસન કરનાર છે તે સર્વ સમર્થ કાળના સ્વરૂપ વિશે પણ તમે મને કહો. જ્ઞાન દ્રષ્ટિ લુપ્ત થઈ જવાને કારણે શરીર વગેરે મિથ્યા વસ્તુઓમાં જેમને આત્માભિમાન થઈ ગયું છે તથા બુદ્ધિકર્મમાં આસક્ત રહેવાને કારણે અત્યંત પરિશ્રમી થઈને જેઓ દીર્ઘકાળથી અપાર અંધકારમય સંસારમાં સૂતેલા પડ્યા છે તેમને જગાડવા માટે તમે યોગ પ્રકાશક સૂર્ય જ પ્રગટ થયા છો. શ્રી મૈત્રેયજી કહે છે, હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, માતાના મનોહર વચનો સાંભળીને મહામુનિ કપિલજીએ તેમની પ્રશંસા કરી અને જીવો પ્રત્યે દયાથી દ્રવીભૂત થઈને ઘણી પ્રસન્નતા સાથે તેમને આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાન કપિલે કહ્યું, માં, સાધકોના ભાવ અનુસાર ભક્તિ યોગનો અનેક પ્રકારે પ્રકાશ થાય છે, કારણ કે સ્વભાવ અને ગુણોના ભેદને લીધે મનુષ્યના ભાવમાં પણ વિભિન્નતા આવી જાય છે. જે ભેદદર્શી ક્રોધી મનુષ્ય હૃદયમાં હિંસા, દંભ અથવા મત્સરતાનો ભાવ રાખીને મને પ્રેમ કરે છે તે મારો તામસી ભક્ત છે. જે મનુષ્ય વિષય, યશ અને ઐશ્વર્ય મેળવવાની કામનાથી પ્રતિમા વગેરેમાં મારું ભેદભાવથી સ્વામી સેવક ભાવથી પૂજન કરે છે તે મારો રાજસી ભક્ત છે. જે મનુષ્ય પાપોનો ક્ષય કરવા માટે પરમાત્માને અર્પણ કરવા માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી મારું ભેદભાવથી પૂજન કરે છે તે મારો સાત્વિક ભક્ત છે. જેમ ગંગાનો પ્રવાહ અખંડ રૂપે સમુદ્ર તરફ વહેતો રહે છે તેવી જ રીતે મારા ગુણોના શ્રવણ માત્રથી મનની ગતિનું તૈલ ધારાવત અવિચ્છિન્ન રૂપે મુજ સર્વાંતર્યામી તરફ થઈ જવું તથા મુજ પુરુષોત્તમમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો આ નિર્ગુણ ભક્તિયોગનું લક્ષણ છે એમ કહેવામાં આવ્યું છે. આવા નિષ્કામ ભક્તો તેમને આપવા છતાં પણ મારી સેવા છોડીને સાલોક્ય, શ્રાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય મોક્ષ સુદ્ધા લેતા નથી. ભગવત સેવા માટે મોક્ષ મુક્તિનો તિરસ્કાર કરનારા આ ભક્તિ યોગને જ પરમ પુરુષાર્થ અથવા સાધ્ય કહેવામાં આવ્યો છે. એના થકી મનુષ્ય ત્રણેય ગુણોને પાર કરીને મારા ભાવને, મારા પ્રેમરૂપ અપ્રાકૃત સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. નિષ્કામ ભાવથી પોતાના નિત્ય નૈમિતિક કર્તવ્યનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીને હર હંમેશ હિંસા રહિત ઉત્તમ ક્રિયાયોગનું અનુષ્ઠાન કરવાથી મારી મૂર્તિનું દર્શન, સ્પર્શ, પૂજન, સ્તુતિ અને વંદના કરવાથી, પ્રાણીઓમાં મારી ભાવના કરવાથી, ધૈર્ય અને વૈરાગ્યનું અવલંબન, મહાપુરુષોનો આદર, દીનજનો પર દયા અને સમાન સ્થિતિવાળાઓ પ્રત્યે મિત્રતાનો વ્યવહાર કરવાથી, યમ નિયમોનું પાલન, અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણ અને મારા નામોનું ઊંચા સ્વરે કીર્તન કરવાથી તથા મનની સરળતા, સત્પુરુષોનો સંગ અને અહંકારનો ત્યાગ વગેરેથી મારા ધર્મોનું અર્થાત ભાગવત ધર્મોનું અનુષ્ઠાન કરનારા ભક્તજનનું ચિત્ત અત્યંત શુદ્ધ થઈને મારા ગુણોના શ્રવણ માત્રથી અનાયાસ જ મારામાં જોડાઈ જાય છે. જેવી રીતે વાયુ વડે ઉડીને જનારી ગંધ પોતાના આશ્રયભૂત પુષ્પમાંથી નીકળીને ઘ્રાણેન્દ્રિય સુધી પહોંચી જાય છે, ઘ્રાણેન્દ્રિય સુધી પહોંચી જાય છે, તેવી જ રીતે ભક્તિયોગમાં તત્પર અને રાગ દ્વેષ વગેરે વિકારોથી રહિત ચિત્ત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. હું આત્મા રૂપે બધા જ જીવોમાં સદૈવ સ્થિત છું, તેથી જે મનુષ્ય મુજ સર્વભૂત સ્થિત પરમાત્માનો અનાદર કરીને કેવળ મૂર્તિમાં જ મારું પૂજન કરે છે, તેનું તે પૂજન સ્વાંગ માત્ર, આડંબર માત્ર છે. હું સૌનો આત્મા પરમેશ્વર બધા જ ભૂતોમાં સ્થિત છું. આવી સ્થિતિમાં જે મનુષ્ય મોહને લીધે મારી ઉપેક્ષા કરીને કેવળ મૂર્તિના પૂજનમાં જ રચ્યો પચ્યો રહે છે, તે તો જાણે ભસ્મમાં જ હવન કરે છે. જે ભેદદર્શી અને અભિમાની મનુષ્ય બીજા જીવોની સાથે વેર બાંધે છે અને એ રીતે તે જીવોના શરીરમાં વિદ્યમાન મુજ આત્મા સાથે જ દ્વેષ કરે છે, તેના મનને ક્યારેય શાંતિ મળી શકતી નથી. હે માં, જે મનુષ્ય બીજા જીવોનું અપમાન કરે છે તે ઘણી બધી નાની મોટી બધી સામગ્રીઓ વડે અનેક પ્રકારના વિધિવિધાન સાથે મારી મૂર્તિનું પૂજન કરે છે, તો પણ હું તેનાથી પ્રસન્ન થતો નથી. મનુષ્ય પોતાના ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને ત્યાં સુધી મુજ ઈશ્વરની મૂર્તિ વગેરેનું પૂજન કરતા રહેવું જોઈએ કે જ્યાં સુધી તેને પોતાના હૃદયમાં તેમજ સમસ્ત પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ન થઈ જાય. જે મનુષ્ય આત્મા અને પરમાત્મા વચ્ચે થોડુંક પણ અંતર કરે છે તે ભેદદર્શી માટે હું મૃત્યુરૂપે મહાન ભય ઊભો કરું છું. તેથી સમસ્ત પ્રાણીઓની ભીતર ઘર બનાવીને તે પ્રાણીઓના જ રૂપમાં સ્થિત મુજ પરમાત્માનું યથાયોગ્ય દાન, આન આદર, મિત્રતાના વ્યવહાર વડે તથા સમદૃષ્ટિ દ્વારા પૂજન કરવું જોઈએ. હે માં, પથ્થર વગેરે અચેતન પદાર્થો કરતાં વૃક્ષ વગેરે જીવો શ્રેષ્ઠ છે. તેમના કરતાં શ્વાસ લેનારા પ્રાણી શ્રેષ્ઠ છે. તેમનામાં પણ મનવાળા પ્રાણી ઉત્તમ છે અને તેમના કરતાં ઇન્દ્રિય વૃત્તિઓથી યુક્ત પ્રાણીઓ શ્રેષ્ઠ છે. સેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયવાળા પ્રાણીઓમાં પણ કેવળ સ્પર્શનો અનુભવ કરનારા પ્રાણીઓ કરતાં રસનું ગ્રહણ કરી શકનારા મત્સ્ય વગેરે ઉત્કૃષ્ટ છે તથા રસવેતા એવા તે પ્રાણીઓ કરતાં ગંધનો અનુભવ કરનારા ભ્રમર વગેરે અને ગંધને ગ્રહણ કરનારાઓ કરતાં પણ શબ્દને ગ્રહણ કરનારા સર્પ વગેરે પ્રાણીઓ શ્રેષ્ઠ છે. તેમના કરતાં પણ રૂપનો અનુભવ કરનારા કાગડો વગેરે ઉત્તમ છે, અને તેમના કરતાં જેમને ઉપર નીચે બંને તરફ દાંત છે તેવા જીવો શ્રેષ્ઠ છે। તેમનામાં પણ પગ વિનાના કરતાં ઘણા બધા ચરણોવાળા શ્રેષ્ઠ છે, તથા ઘણા ચરણોવાળા કરતાં ચાર ચરણવાળા પ્રાણીઓને ચાર ચરણવાળા કરતાં પણ બે ચરણવાળા મનુષ્યો શ્રેષ્ઠ છે। મનુષ્યોમાં પણ ચાર વર્ણ શ્રેષ્ઠ છે, તેમનામાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે। બ્રાહ્મણોમાં વેદને જાણનારા ઉત્તમ છે, અને વેદવેતાઓમાં પણ વેદનું તાત્પર્ય જાણનારા શ્રેષ્ઠ છે। તાત્પર્ય જાણનારાઓ કરતાં સંશય નિવારણ કરનારા અને તેમના કરતાં પણ વર્ણાશ્રમિચિત પોતાના ધર્મનું વર્ણાશ્રમ ઉચિત પોતાના ધર્મનું પાલન કરનારા તથા તેમના કરતાં પણ આસક્તિ ત્યાગપૂર્વક અને નિષ્કામ ભાવે સ્વધર્મનું આચરણ કરનારાઓ શ્રેષ્ઠ છે। તેમના કરતાં પણ જે મનુષ્ય પોતાના સમસ્ત કર્મો તેના ફળ તથા પોતાના શરીરને મને જ અર્પણ કરીને ભેદભાવ છોડીને મારી ઉપાસના કરે છે તેઓ શ્રેષ્ઠ છે। આ પ્રમાણે મને જ ચિત્ત અને કર્મો સમર્પિત કરનારા અકર્તા અને સમદર્શી મનુષ્ય કરતાં શ્રેષ્ઠ અન્ય કોઈ પ્રાણી મને દેખાતું નથી। તેથી એમ માનીને કે જીવરૂપી પોતાના અંશથી સાક્ષાત ભગવાન જ સૌમાં અનુગત છે, આ સમસ્ત પ્રાણીઓને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા। માં, આ પ્રમાણે મેં તમારે માટે ભક્તિયોગ અને અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું। તેમનામાંથી એકનું પણ સાધન કરવાથી જીવ પરમ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરી લે છે। ભગવાન પરમાત્મા પરબ્રહ્મનું અદ્ભુત પ્રભાવ સંપન્ન તથા જાગતિક લૌકિક પદાર્થોના વૈચિત્યનું હેતુભૂત સ્વરૂપ વિશેષ જ કાળના નામે વિખ્યાત છે। પ્રકૃતિ અને પુરુષ તેના જ રૂપ છે, અને તેમનાથી તે અલગ પણ છે। અનેક પ્રકારના કર્મોનું મૂળ અદ્રષ્ટ પણ એ જ છે, તથા એનાથી જ મહતત્વ વગેરેના અભિમાની ભેદદર્શી પ્રાણીઓને હંમેશા ભય રહ્યા કરે છે। જે સૌનો આશ્રય હોવાના કારણે સમસ્ત પ્રાણીઓમાં અનુપ્રવિષ્ટ થઈને ભૂતો દ્વારા જ તેમનો સંહાર કરે છે, તે જગતનું શાસન કરનારા બ્રહ્મા વગેરેના પણ પ્રભુ ભગવાન કાળજ યજ્ઞોનું ફળ આપનારા વિષ્ણુ છે। તેમનો કોઈ મિત્ર નથી, તેમનો કોઈ શત્રુ નથી, અને તેમનું કોઈ સગુ સંબંધી પણ નથી। તેઓ હંમેશા સજાગ રહે છે, અને પોતાના સ્વરૂપભૂત શ્રી ભગવાનને ભૂલી જઈને ભોગરૂપી પ્રમાદમાં પડેલા પ્રાણીઓ પર આક્રમણ કરીને તેમનો સંહાર કરે છે। તેમના જ ભયથી વાયુ વહે છે, તેમના જ ભયથી સૂર્ય તપે છે, તેમના જ ભયથી ઇન્દ્રવૃષ્ટિ કરે છે, અને તેમના જ ભયથી તારા પ્રકાશે છે। તેમના જ ભયભીત થઈને ઔષધિઓ સહિત લતાઓ અને તમામ વનસ્પતિઓ સમયે સમયે ફળફૂલ ધારણ કરે છે। તેમના જ ડરથી નદીઓ વહે છે, અને સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગતો નથી। તેમના જ ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે, અને પર્વતો સહિત પૃથ્વી જળમાં ડૂબતી નથી। તેમના જ શાસનથી આ આકાશ જીવતા પ્રાણીઓના શ્વાસોચ્છ્વાસ માટે અવકાશ આપે છે, અને મહતત્વ અહંકાર રૂપી શરીરનો સાત આવરણોવાળા બ્રહ્માંડ રૂપે વિસ્તાર કરે છે। આ કાળના ભયથી જ સત્વ વગેરે ગુણોનો નિયામક વિષ્ણુ વગેરે દેવતાઓ કે જેમના આધીન આ સઘળું ચરાચર જડચેતન રૂપ જગત છે, તેઓ પોતાના સૃષ્ટિ રચના વગેરે કાર્યોમાં યુગ ક્રમાનુસાર તત્પર રહે છે। આ અવિનાશી કાળ સ્વયં અનાદિ છે, છતાં બીજાઓના આદિ કરતા ઉત્પાદક છે તથા સ્વયં અનંત છે છતાં પણ બીજાઓનો અંત કરનાર છે. આ કાળ એટલે કે પિતાથી પુત્રની ઉત્પત્તિ કરાવતા રહીને સઘળા જગતની રચના કરે છે અને પોતાની સંહાર શક્તિ મૃત્યુ વડે યમરાજને પણ મરાવીને તેનો અંત કરી દે છે. ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલે ઉપાખ્યાનમાંનો 29મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.